નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. વાણી મંગલ રૂપિણી ચહસિતં યસ્યાસ્તિ વે મંગલમ નેત્રે મંગલ દેચ દોર્વિલસિતં તૃણાં પરમ મંગલમ વક્ત્રં મંગલકૃચ્ચ પાદચલિતં યસ્યાખિલ મંગલમ સોયં મંગલ મૂર્તિરાશુજગતો નિત્યં ક્રિયાન મંગલમ. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 20મો શ્લોક 38મો. ચારેય વર્ણના અલગ અલગ ધર્મો ભગવાન નારાયણ છે નારદજીને કહે છે. કેવા ગુણો હોય, કેવી રીતે આજીવિકા પ્રાપ્ત કરવી વગેરે ભગવાન નરનારાયણે નારદજીને વાત કરી. હવે એ ચારેય વર્ણમાં જે વિશેષ વિશેષ ધર્મો ચાલે છે ને, આમ કોમન પણ આમ પાછું વિશેષ, અધ્યાત્મની રીતે વિશેષ અને પાછું ચારેય વર્ણએ કરવાનું એટલે કોમન, એવો ધર્મ એવી વાત હવે નરનારાયણ ભગવાન કરે છે. ચાતુર્વર્ણમ સતામ સંગમ કુર્યાન્ન ત્વસતામ ક્વચિત મુક્તિપ્રદોસ્તિ સત્સંગઃ કુસંગો નિરયપ્રદઃ. ચારેય વર્ણના લોકોએ સતામ સંગમ કુર્યાત, સંતોનો સંગ કરવો. મહારાજે પણ શિક્ષાપત્રીમાં કહ્યું, કાર્યો સંગોન વહમ સતામ. મહારાજ કહે નિશ્ચિત સંત સમાગમ કરવો એમ. બ્રહ્માનંદ સ્વામીએ કાવ્યમાં નિશ્ચિત સંત સમાગમ કીજે એવું કહ્યું. અન્વહમ એટલે દિવસ અને રાત્રિ જોયા વગર સાધુનો સમાગમ કરવો. અને અસાધુ હોય તો એમનો સંગ ન કરવો, કારણ કે સત્સંગ છે એ મુક્તિને આપનારો છે અને કુસંગ છે એ નરકપ્રદ એટલે નરકને આપનારો છે. અસાધુનો સંગ છે એ નરકમાં લઈ જાય છે અને સાધુનો સંગ છે એ ભગવાનના ધામમાં લઈ જાય છે. તો પછી પ્રશ્ન થાય કે સાધુ કોને કહેવાય? એટલે નરનારાયણ ભગવાને કહ્યું કે સાધુ કોને જાણવા, કામમ ક્રોધમ રસાસ્વાદમ જીતવા માનમ ચ મત્સરમ નિર્દંભમ વિષ્ણુ ભક્તાયે તે સંત સાધવો મતાહ. કે જે કામ ક્રોધ રસાસ્વાદ માન મત્સર એમને જીતીને નિર્દંભપણે ભગવાનના ભક્ત એવા જે સાધુ છે, એવા જે વ્યક્તિ છે, એ મારા સાધુ છે. સાધુનો અર્થ શિક્ષાપત્રી ભાષ્યની અંદર બહુ સરસ કર્યો, સાધનોતી સ્વપર કાર્યાણી ઇતિ સાધુ. પોતાનું કામ પણ કરે અને પર એટલે બીજાનું કામ પણ કરે એને સાધુ કહેવાય. પોતાનું કામ એટલે વ્યવહારિક કે લૌકિક નહીં પણ મોક્ષનું કામ. ગુરુ મહારાજ ઘણી વખત, પૂજ્યપાદ ગુરુ મહારાજ ઘણી વખત કહે છે, સ્વામી કહે કે એક સંત એવા હોય કે પોતે તરે અને બીજાને પણ તારે, એક એવા હોય પોતે માંડ માંડ તરે, અને એક એવા હોય પોતે ડૂબે અને બીજાને ડૂબાડે. એ જે ત્રીજો પ્રકાર છે એ સંત ન કહેવાય, એ વેશ કદાચ સંતનો હોય પણ એ અસાધુ છે. સાધુનો અર્થ એમ છે કે પોતે પણ તરે અને બીજાને પણ તારે. એ પોતે ક્યારે તરી શકે તો એમના લક્ષણો કયા, કે કામ ક્રોધ લોભ આ બધા જેટલા પણ દોષો છે એમને જો એ જીતે અને નિર્દંભપણે ભગવાનની ભક્તિ કરે તો એ તરી શકે અને એના થકી બીજા બધા તરે છે. કામ ક્રોધ વગેરે દોષો છે એ જન્મ મરણના ચક્કર એને ચાલુ રાખનારા છે. એને જીતે તો જ એ પ્રકૃતિ થકી મુકાય અને એ પ્રકૃતિ થકી મુકાય તો બીજાને મુકાવી શકે, તો એમનું કલ્યાણ થાય ને બીજાનું પણ કલ્યાણ થાય. તો અસાધુ કોને કહેવા, કારણ કે કહ્યું કે સાધુનો સમાગમ કરો અને અસાધુનો ક્યારેય સમાગમ ન કરવો, તો અસાધુ કોને કહેવાય? તો એ પણ કહે છે કે સ્ત્રિયામ સ્ત્રેણે રસાસ્વાદે સક્તાશ્ચ ધન ગૃંધવઃ હિંસરા દંભ કૃતાટોપા ભક્તા ભાષા હ્યસાધવઃ. કે સ્ત્રી અને સ્ત્રી આદિક જેટલા પણ બીજા પદાર્થો છે એમને વિશે જે આસક્ત છે, રસાસ્વાદમાં આસક્ત છે, અને બીજાનું ધન હરી લેવામાં તત્પર છે, કેમ મૂંડી લેવાય, હિંસા આદિક દોષ એમને અંદર છે, દંભ છે, આટાટોપ છે, કૃતા આટાટોપ. એ ભક્ત જેવા ભાષે છે, ભક્તનો આભાસ છે, ભક્ત છે નહીં ભક્તિનો આભાસ છે, તો એને અસાધુ જાણવા. હવે આપણે એના ઉપર વિચાર કરીએ કે સાધુ આમને કહેવાય, અસાધુ આમને કહેવાય, લક્ષણો તો કીધા છે પણ આપણને ઓળખાય કેવી રીતે? નિષ્કુળાનંદ સ્વામી એમ લખ્યું છે કે જેને મળવે માનું કલ્યાણ રે તેને જોવા કડી કડીએ. મહારાજે પણ વચનામૃતમાં એવું કહ્યું છે કે પોતે જ્યાં સુધી સાથે હોય તો પોતે સતત જોતો રહે, અને પોતે કંઈક આગા પાછા થયા હોય તો બીજા પાસે ખબર રખાવે. કારણ કે આપણે એમના ઉપર વિશ્વાસ કરીએ છીએ, આપણે એમના ઉપર ભરોસો કરીએ છીએ અને એમના થકી આપણે કલ્યાણ માનીએ છીએ, તો એમના થકી આપણું કલ્યાણ સરશે કે નહીં એટલે તપાસ કરવાનો આપણો અધિકાર તો હોય કે નહીં? પણ આપણે છે ને સવારમાં આવી દર્શન કરી પગે લાગી અને નીકળી જઈએ એટલે પછી એમ કાંઈ ખબર પડે નહીં. ક્યારેક ક્યારેક તપાસ પણ કરવી જોઈએ. તો ઘણા ભગવાનના ભગતને એમ થાય કે આમાં વળી પાછો દ્રોહ ન થઈ જાય ને, તપાસ કરવામાં દ્રોહ ન થાય. મોટા આકડિયાના પિતાંબરભાઈ હતા, નારણદાસ સ્વામી બેવડા ભગવાન કહેવાય, સાંભળ્યું તું? અત્યારે પોતે સત્સંગી સારા એવા હતા. તો કે આપણે તપાસ તો કરીએ. સંતો આવ્યા ગામડે, રસોઈ આપી, દૂધપાકની રસોઈ હતી, એટલે પહેલાં દૂધપાક પીરસાણો. પોતે ભૂદેવ હતા, બ્રાહ્મણ હતા, પવિત્ર હતા, સત્સંગી હતા. ધોતી ચાદર પહેરી અને એ જ પીરસવા ગયા. પહેલાં જ નારણદાસ સ્વામી બેઠા હોય, સદગુરુ હતા એટલે. પતરમાં દૂધપાક પીરસાણા પછી એમણે કઢીની ડોલ લીધી અને સીધી કઢી નાખી. સંતો ધૂન બોલતા તો એમ જ ધૂન બોલતા રહ્યા. એટલે તરત પીતાંબર ભગતને એમ થઈ ગયું કે નહીં, સાધુ ખરા છે. લખ્યું ને આમાં કે રસાસ્વાદમાં આસક્ત ન હોય. મહારાજે વચનામૃતમાં આ જ વાતને મધ્ય પ્રકરણના 47મા વચનામૃતમાં બીજી રીતે કીધી છે. મહારાજ કહે કે ઉદર અને શિશ્નને વિશે આસક્તિ એ જ અસત પુરુષપણું છે. અહીંયા એ જ કહ્યું. સ્ત્રી આદિકને વિશે આસક્તિનો અર્થ એમ છે કે શિશ્નને વિશે આસક્તિ, અને રસાસ્વાદમાં આસક્તિનો અર્થ એમ છે કે ઉદરને વિશે આસક્તિ. અને એ બંનેને પૂર્ણ કરવા માટે જરૂર શું પડે પૈસાની? તો કે ધન ગૃંધવઃ. અને એ પાછું કેવી રીતે? હુક ઓર ક્રૂક, ગમે એ રીતે મળવું જોઈએ. એટલે પછી હિંસા કીધી આગળ, તમે નહીં આપો તો તમારું ધનોત્પન્નત વયું જશે, કે જે પણ હુક ઓર ક્રૂક. અને પછી જે દંભ અને આટાટોપ, કે અમે જે છીએ એ બહુ શ્રેષ્ઠ છીએ, અમારાથી શ્રેષ્ઠ બીજું કોઈ છે નહીં, અમે મળ્યા એટલે તમારે એમ માની લેવું કે પ્રગટ ભગવાન મળી ગયા એમ. તો આ બધો આટાટોપ છે. એટલે આવી રીતે જોવે, જાણે, પરીક્ષા કરે. પીતાંબર ભગત છે તો તરત સ્વામીના ચરણોમાં પડી ગયા, દંડવટ કરવા માંડ્યા. એટલે નારણદાસ સ્વામીએ કહ્યું કે તમે તમારું કામ કર્યું ને અમે અમારું કર્યું. કે તમારે પરીક્ષા લેવાનો ધર્મ છે, તમે પરીક્ષા લીધી, અને અમારો ધર્મ છે કે અમારે બધું મેળવીને જમવું ને અમારે પરીક્ષામાંથી પાસ થવું, એ અમારો ધર્મ છે. જો વિવેકની આંખ ખુલ્લી ન હોય, ગુણાતીતાનંદ સ્વામીએ એટલે જ લખ્યું છે કે ચાર ઘાટી છે એમાંથી સૌથી અઘરી ઘાટી હોય તો આવડી આ છે, સંતને ઓળખવા એ ઘાટી છે. પહેલી દ્રષ્ટિએ એ જલ્દી ઓળખાતા નથી, કારણ કે સંત છે અવધૂત હોય, એ પબ્લિસિટી ન કરે, અને ગમે પણ નહીં એમને, એમના મનમાં હોકમણ થાય. કોઈક બે વાત એની કરે ને તેનું એના હૃદયની અંદર હોકમણ થાય, કે એમ થાય કે હવે ન કરો તો સારું એમ. આવી જે વૃત્તિ હોય એ આપણે ક્યારેક ક્યારેક જોઈએ તો દર્શન થઈ જાય, આપણને ખબર પડી જાય કે એમને શોક ગમતું નથી એમ. અને એ જે ન ગમતું હોય એ દેખાય એટલે સમજવાનું કે એમની અંદર સાધુ વૃત્તિ છે. બેંગ્લોરની અંદર ભક્તિવલ્લભ સ્વામી પધાર્યા હતા. સત્સંગ પ્રિય સ્વામી છોકરાઓને સભામાં સ્વામીનું ઇન્ટ્રોડક્શન આપતા હશે. પાંચ સાત વાક્યો બોલ્યા પછી ભક્તિવલ્લભ સ્વામી કે હવે બસ કરો. કે એમને હોકમણ થાય અને આપણને હોય તો કે હજી ચાલુ રાખો, કે થોડુંક કહેવું જોઈએ ને એવી રીતે ન કહેવાનું. કેવું જે સાધુ છે તો એ તરત આમ દેખાઈ આવે કે આવી રીતની ક્રિયા થઈ, આવી રીતનું દેખાણું કંઈ નહીં, કદાચ ક્યારેક બોલી શકાય એવી પરિસ્થિતિ હોય ન હોય એવું પણ દેખાય. તો એ વખતે એમની જે નજર છે, એમની જે લાગણીઓ છે, એ લાગણીઓને આપણે જોઈએ તો આપણને ખબર પડી જાય સ્વામી અહીંયા બેઠા છે. પણ આપણે ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ હોય, બધા પૂજન કરવા આવતા હોય, સેજે વાત થતી હોય, તો સામે આમ હેઠું જઈને બેઠા હોય. ક્યારેક ક્યાંક પ્રસંગ નીકળે ને વાત કરીએ તો એ સામે સેજ આમ હેઠું જઈને બેઠા હોય. એ સાધુ વૃત્તિ છે. એમનો કોઈ એજન્ડા ન હોય પ્રમોશનનો, કે હવે અમને પ્રમોટ કરો. અને એજન્ડા સાથે જે કામ થતું હોય ને ત્યાં સમજવાનો કંઈક દંભ હોય, એટલે તો પ્રમોટ કરવા પડે છે. સૂરજનારાયણ પ્રગટ થાય તો એજન્ડા લઈને આવે, બે જણાને પહેલાં મોકલે કે જાઓ તમે ઢોલ વગાડો કે સૂરજનારાયણ આવે છે, એટલે બાકી બધા જવાવાળા વિયા જાય એમ. એનું તેજ, એનો પ્રભાવ એ જ એવો છે કે એને વગાડવાની જરૂર ન પડે. એમ જે સાધુ છે તો એમને એવા ઢોલ વગાડવાની જરૂર ન પડે. નિર્દંભ હોય, આખો દિવસ ભેળું રહેવું પડે એવું નથી. આમાં તો ભલે નિષ્કુળાનંદ સામે લખ્યું છે જોવા ઘડીએ ઘડીએ, અને છે જ એવું, એવું નથી કે નથી એમ. પણ જ્યારે આપણે આવ્યા ગયા એવું બધું હોય ત્યારે એમની હાલ ચાલ આ તે સાધુતા છે એ બધી ક્રિયાની અંદર દેખાય. એનું હાલવું ચાલવું બોલવું ભગવાનથી ભરેલું હોય, બહુ સહજ રીતે હોય. પાછું એમ આર્ટિફિશિયલ અને સહજતામાં ફરક હોય, પણ એ દ્રષ્ટિ હોય, વિવેક હોય તો દેખાય આવે. એવી રીતે સાધુને ઓળખ. અને અસાધુની અંદર આસુરી સંપત્તિ હોય. હવે આગળ એવું કહે છે, અસાધુ શું આસુરી સંપત્તિ, દૈવી સંપત્તિ સાધુ શું. અસાધુ છે એમની અંદર આસુરી સંપત્તિ હોય, અને સાધુ છે એમની અંદર દૈવી સંપત્તિ. દૈવી સંપત્તિનો અર્થ એમ છે કે જેટલો ધર્મસર્ગ કહ્યો છે એ, આસુરી સંપત્તિનો અર્થ એમ છે કે જેટલો અધર્મસર્ગ કહ્યો છે એ, સદાય સહજ રીતે નિવાસ કરીને રહ્યો હોય. સહજા અસ્તિતિ નિશ્ચિત્ય, આ બંને એમાં સહજ હોય એમ. સેવ્યા સંત સુખેપસુભિહી, કે જેમને સુખ પામવાની ઈચ્છા છે એમણે સંતની સાધુની સેવા કરવી. કારણ કે જેમની પાસે અધર્મ સર્ગ છે, જેમની પાસે દોષો ભરેલા છે, એમની પાસે આપણે જઈએ તો આપણને દોષો જ મળવાના છે, આપણને નરક જ મળવાનું છે, આપણને દુઃખ જ મળવાનું છે. અને જેમની પાસે સુખ છે, જેમની પાસે ભગવાન છે, એમની પાસે જઈએ તો આપણને પણ સુખ મળવાનું છે. આગળ કહે છે નરનારાયણ ભગવાન, યાદૃશામ યસ્ય સંગહ સ્યાત શાસ્ત્રાણામ વા નૃણામપી. જેવા પુરુષો અને જેવા શાસ્ત્રો એમનો સંગ થાય એવી માણસની બુદ્ધિ થઈ જાય છે. એટલા માટે અસત શાસ્ત્ર અને અસત પુરુષ એમનો ક્યારેય સંગ કરવો નહીં. જે જન્મા ગુણ જેવો રે તેવો આપે સેવકને, જેમને વિશે જેવા ગુણ હોય એવા સેવકને આપે. ગુણાતીતાનંદ સ્વામીએ તો કેવું સરસ કહ્યું છે કે ગુરુ કરવા ત્યારે ત્રણ પેઢી જોઈ લેવી. કેટલી? ત્રણ પેઢી જોવે, કે જેને ગુરુ કરવા છે એના ગુરુ કેવા હતા, કેવા સામર્થ્યશાળી હતા, અને એ પોતે કેવા છે, અને એમના શિષ્ય કેવા છે. કારણ કે એ જો પોતે સારા હશે તો એમના શિષ્ય સારા જ હોય એમ. એટલે સારા હોય જ એવું કંઈ ન હોય કાંઈ, કારણ કે ઘણી વખત પછી ટ્રેન કરવામાં અને આપણે બ્લાઇન્ડલી ચાલે જતો કે એ સારા છે, તેમના શિષ્ય સારા જ હોય એમ. પણ એ ત્રણેય પેઢી જોવે તો ગુરુનું સામર્થ્ય છે એ બરાબર ખબર પડે. એનું કારણ એટલું છે કે જો જેમને આપણે ગુરુ ધારણ કરવા છે એમના ગુરુમાં નહીં હોય તો આમની અંદર હશે જ નહીં. કારણ કે આવે છે બધું ક્યાંથી આવે છે? પરંપરાથી. એમણે એમનું સેવન કર્યું છે, એમણે એમને રાજી કર્યા છે, એટલે એમની પાસે જે હશે એ આવ્યું હશે. ગુણાતીતાનંદ સ્વામીને બાલમુકુંદા સ્વામીએ રાજી કર્યા તો સહજ ગુણાતીતાનંદ સ્વામી જેવું સામર્થ્ય બાલમુકુંદા સ્વામીમાં વર્તતું હતું. બાલમુકુંદાસ સ્વામીને ધર્મ સ્વરૂપદાસ સ્વામી અને ગોપીનાથ પુરાણી સ્વામીને એમણે બાલમુકુંદાસ સ્વામીને રાજી કર્યા તો એ બંને સંતોની અંદર એમના જેવું સામર્થ્ય. નારણદાસ સ્વામી એમણે પણ બાલમુકુંદાસ સ્વામીને એવા રાજી કર્યા તો નારણદાસ સ્વામીને વિશે પણ એવું સામર્થ્ય. ગુરુમાં હોય કુવામાં હોય તો એ દેખાય આવે. અને શાસ્ત્રીજી મહારાજે નારણદાસ સ્વામીને રાજી કર્યા એટલે સ્વામી ઘણી વખત એમ કહેતા ને કે મારી પાસે જે પણ છે એ મોટા સંતોનો રાજીપો છે. એમને સતત એવો અહેસાસ હોય કે ત્યાંથી આવેલું છે. એ સંતોએ તે દિવસે જો આપણી આટલી કેર ન લીધી હોત અને આપણે એમને રાજી ન કર્યા હોત તો આવું કંઈ આપણી પાસે હોત નહીં. કારણ કે બીજા ઘણા બધા એમની સાથે હોય અને દેખાતું હોય એટલે એમની પાસે એવું ન પણ હોય. ગુણાતીતાનંદ સ્વામી તો ત્રણ પેઢી જોવાની કીધી, આપણે છએ છ પેઢી જોઈ લ્યો, આપણાથી મોટા ભાગ્યશાળી બીજા કોણ કહેવાય. એટલે આપણે એમ કહીએ છીએ આપણે ભાગ્યશાળી છીએ. અને દરેકને વિશે એ કૃપા અને કૃપાના આધારે આ આખો માર્ગ છે ને કૃપા સાધ્ય છે. આપણે ગમે એટલું બળ કરીએ તો અહીંયા બળ કામ લાગતું નથી. આપણે દોષોને જીતવાના ગમે એટલા પ્રયાસ કરીએ પણ માયાના પેચમાંથી આપણે પણ છટકી શકતા નથી. અને એટલે ભગવાનની અને ભગવાનના એવા સાચા સાધુ એમની કૃપાની જરૂર છે. અને એમની જો કૃપા થાય તો તુચ્છ એવો જીવાત્મા હોય તો એ પણ મુક્ત અક્ષરધામના મુક્ત બની જાય. એટલે એ જે ગુરુ આપણે ધારીએ છીએ એમને વિશે એવું સામર્થ્ય હોય તો જ એ શક્ય બને. ને એમને વિશે સામર્થ્ય તો જ હોય કે એમના ગુરુ સમર્થ હોય તો જ. અને એમના ગુરુ સમર્થ હોય અને આમણે જો એમને સેવા કરીને રાજી કર્યા હોય તો આમને વિશે આવવાના ચાન્સ ખરા. જો એમના ગુરુમાં જ ન હોય તો આમને વિશે તો કોઈ ચાન્સ નહીં. પછી પાછો આમના વિશે ચાન્સ હોય તો એ પાછા ચેક કરવા કે એ ચાન્સ છે એનો ઉપયોગ કરીને એમણે લીધા છે કે નહીં. નહીતર ગુણાતીતાનંદ સ્વામી જ્યારે જૂનાગઢમાં મહંત હતા ત્યારે 250 સંતો હતા એમ, પણ છતાંય ક્યાંક ક્યાંક એવી તકલીફ હોય કે ગુણાતીતાનંદ સ્વામી જો ધામમાં જાય ને તો રાધારમણ દેવને થાળ કરી એવી માનતા થાય એમ. તો ગુણાતીતાનંદ સ્વામીના ગુણો છે એમને વિશે આવે નહીં. એ જોડાણ, એ કનેક્શન એ હોવું જોઈએ. શાસ્ત્રીજી મહારાજની કથાઓ સાંભળીએ એટલે આપણને બધું જ ક્લિયર થઈ જાય કે આ બધા જેટલું પણ છે એ કેવી રીતે પર આ બધા સ્વામીએ વાત કરેલી છે. અને એ પ્રમાણે આપણે થોડું થોડું કરતા જઈએ આપણો જીવ પણ બળને પામતો જાય. સાચા સંતને વિશે આપણને પ્રીતિ વધતી જાય. પિતાંબરભાઈને નારણદાસ સ્વામીનો પહેલાં જેવો ભાવ હતો જે સાંભળ્યું હોય એમના આધારે અને પછી એમણે જે પરીક્ષા કરી અને પછી જે ભાવ હોય એ બંને ભાવમાં ફરક કે નહીં? ઘણો બધો ફરક હવે પ્રતીતિ થઈ ગઈ. ઓલું સાંભળ્યું હતું ને આપણે માનતા હતા એમ એમ પ્રતીતિ થાય અને પછી જે ભાવ જન્મે અને પછી જે આપણે એનો સંગ કરીએ એ સાચો સંગ. એટલે જેવા પુરુષનો સંગ કરે એવી બુદ્ધિ થઈ જાય છે. આપણે અહીંયા આવીએ ત્યારે કેવા ડાયા ડમરા થઈને બેસી જઈએ છીએ, કાંઈ વિચાર આવે છે? અને જેવા અહીંયાથી બહાર નીકળીએ એટલે તરત જે મતલબ બળદ છે ને એ તળાવમાંથી બહાર નીકળે ને બધી બંગાઓ ચોટે એમ વળી પાછી આપણને બધું ચોટે એમ. એનો અર્થ એમ છે કે આપણે જ્યાં જઈએ ત્યાં આપણી બુદ્ધિ એના જેવી થઈ જાય છે. સંતોની પાસે હોઈએ તો આપણી બુદ્ધિ એ પ્રકારે થઈ જાય અને બહાર વ્યવહારમાં જઈએ તો આપણી બુદ્ધિ એ પ્રકારની થઈ જાય. એટલા માટે એમ કહ્યું કે સાચા સંતમાં પણ સાચા સંતનો જો સંગ કરે તો બુદ્ધિ એ પ્રકારની થાય, અને અસંતનો સંગ કરે તો વળી પાછી બુદ્ધિ એ પ્રકારની થઈ જાય. અને જેમને હવે આપણે કહે છે એવા સંત મળી ગયા, ઓળખાઈ ગયા પછી શું કરવું? તો કે એ સાધુ સેવા રૂચયઃ પુરુષા ને જે શક્તિતઃ અપ્રાપ્યમ નાસ્તિ તેષામ વે કિમપ્યૈશ્વર્ય મૂર્જિતમ. કે એવા જે સત્પુરુષ મળી જાય તો એ સત્પુરુષને સેવા કરી, એમની રૂચિ પ્રમાણે સેવા કરી, પોતાની શક્તિ અને રૂચિ બંને જોવાનું. નિજ શક્તિતઃ એટલે પોતાની શક્તિ પ્રમાણે, યથાશક્તિ. અને એ સત્પુરુષની જેવી ઈચ્છા છે, એમની જે અનુવૃત્તિ છે એ પ્રમાણે એમની સેવા કરવી. અને એવી જો સેવા કરે ને એમને રાજી કરે તો એવું લખ્યું છે કે ત્રિલોકની અંદર નહીં પણ પ્રકૃતિ પુરુષ સુધી એવું એક પણ ઐશ્વર્ય નથી, એવું એક પણ સામર્થ્ય નથી કે એ એમને પ્રાપ્ત ન થાય. એવું વાસુદેવ મહાત્માની અંદર આટલો મહિમા કીધો. અપ્રાપ્યમ નાસ્તિ તેષામ વૈ કિમપી ઐશ્વર્યમ ઉર્જિતમ. એવું એકય ઐશ્વર્ય નથી કે જે એમને પ્રાપ્ત ન થાય. સામાન્ય જેવા જીવ હોય તો એમને વિશે પણ સંતના જેવા ગુણ છે એ વર્તે. ગુંદાળી ગામના બે કાઠી મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણને પામી ગયા, મુક્તાનંદ સ્વામી જેવા કલ્યાણને પામી ગયા, મારા મામાના સાધુ આટલો જ સંગ, આટલું હેત, અને એમના માટે એમને જે સમર્પણ કર્યું તો એ સમર્પણના આધારે કેટલું મોટું સામર્થ્ય. મુક્તાનંદ સ્વામીનું સામર્થ્ય કેવડું મોટું. મહારાજ એક વખત પૂછ્યું સ્વામીને, સ્વામી તમારું સામર્થ્ય તમે જાણો? સ્વામી કે ના મહારાજ. પછી મહારાજ કે લ્યો અમે કહીએ. એ નહીં જેવો જીવ હોય ને, અને તમે એનું કાંડું પકડી અને સંકલ્પ કરો એટલે અષ્ટ આવરણ પાર અક્ષરધામમાં મુક્ત થઈને બેસી જાય. લ્યો આ તમારું સામર્થ્ય. મુક્તાનંદ સ્વામીએ ખાલી શું કરવાનું? સંકલ્પ કરવાનો કે આ જીવને ભગવાન ઓળખાય એટલે અક્ષરધામમાં જઈને બેસે. પ્રકૃતિ નડે નહીં, કાળ નડે નહીં, સ્વભાવ નડે નહીં, વાસનાઓ નડે નહીં, જે જન્મો જન્મથી જન્મ મરણના ચક્કરમાં ચાલ્યા આવે છે એ કંઈ નડે નહીં, લોક ભોગ એ પણ કંઈ નડે નહીં. એ બધાને તોડી ધર્મ જ્ઞાન વૈરાગ્ય એકાંતિક ભક્તિ એને પ્રાપ્ત કરી અને આત્યંતિક કલ્યાણને પ્રાપ્ત કરે, આ કેવડું મોટું સામર્થ્ય કહેવાય. અને એ મુક્તાનંદ સ્વામીની સાથે જીવ જોડે તો જેમ મુક્તાનંદ સ્વામી છે એ મોકલી શકે, એમ જ ભગવાનના ભગત પણ મોકલી શકે. હલો, એવું સામર્થ્ય એમને પણ પ્રાપ્ત થાય. હમણાં જો સુરેશભાઈ જ બેઠા છે, વચ્ચેનો તો આપણે કંઈક થોડોક નાનકડો પ્રસંગ થઈ ગયો. આપણે સજ સજ કંઈક કોકને આવ્યું હોય ને હરિમા, બહુ સીધું ઓલું ન કરીએ, હરિમા આવ્યું હોય ને એમ, પછી સાંજે અહીંયા હતા અને ધૂન બોલી, એમાં સુરેશભાઈ જે ધૂન બોલતા હતા જોર જોરથી, બળું છું બળું છું, યાદ આવ્યું? બહુ સીધી વાત છે કે જે સામર્થ્ય એમને વિશે છે એવું સામર્થ્ય આપણને ભગવાન આપતા ગયા છે. કનેક્શન થ્રી ફેઝની લાઈન જતી હોય ને એમાં કનેક્શન જોડે તો પાવર કેવો મળે, અને સિંગલ ફેઝમાં જોડે તો કેટલો મળે? બહુ સીધું છે. એટલે જો એવા સંતને વિશે આત્મબુદ્ધિ થઈ જાય, એમને વિશે નિષ્ઠા થઈ જાય તો એમને કંઈ પ્રાપ્ત કરવા જેવું રહેતું નથી. તમામ ઐશ્વર્યો, તમામ સામર્થ્ય એ બધું જ એમને પ્રાપ્ત થાય છે. ઐશ્વર્યનો અર્થ ધન સંપત્તિ નથી. ઐશ્વર્યનો અર્થ ભગવાનના માર્ગે ચાલવારૂપી જે સામર્થ્ય છે, માયા દબાવી ન શકે એવું જે સામર્થ્ય છે એને ઐશ્વર્ય કહેવાય. નહીંતર આપણે એમ વિચારીએ કે ભાઈ સામર્થ્ય અને ધન સંપત્તિ મળશે એમ, આ એ તો છે જ. જેને ભગવાન અનુકૂળ થાય એમને પ્રકૃતિ પણ અનુકૂળ થઈ જાય એટલે એ બધું પ્રાપ્ત થવાનું હોય તો થાય. અને ભગવાનની ઈચ્છા ન હોય તો એ ન પણ થાય. પણ સામર્થ્યનો અર્થ એવો છે કે માયાને દબાવી, પ્રકૃતિને દબાવી, કાળના માથા ઉપર પગ મૂકી અને ધામમાં પહોંચી જવું અને પાછા એવા બીજા ઘણા બધાને લઈ જાય, એ સામર્થ્ય. એ દુર્લભ નથી. હવે એવું જોતું હોય તો બોલો. હલો, કડીક વાર તો સામર્થ્યની વાત હોય ને તો બધા કે હાલો જોઈશી જોઈશી હો, પછી સામર્થ્યની વ્યાખ્યા થઈ તો કે લ્યો એવું તો નથી જોઈતું, અમારે તો ઓલું જોઈએ છે, ચમત્કાર થાય એવું બધું, એમ આમ કરી આમ છુમ કરીને તો એ તો જાદુગરી કરી દે છે ભાઈ, કરે જ છે કે નહીં? આમ રૂમાલ કાઢે તો કબૂતર થઈ જાય ને આમ કરે તો વળી પાછો રૂમાલ થઈ જાય. આમાં ક્યાંય એવું લખ્યું નથી સાધુના લક્ષણની અંદર, જોઈએ આગળ જે લક્ષણ બતાવ્યા એમાં ક્યાંય એવું નથી કીધું કે પરચા આપે, ચમત્કાર બતાવે એ સાધુ. એને વિશે સામર્થ્ય હોય ભગવાનના સંબંધે કરીને એ વાત અલગ છે, પણ લક્ષણની અંદર ના આવે. લક્ષણની અંદર તો એ કેટલા માયાને દબાવી શકે ને એને કેટલો ભગવાનની અરે સંબંધ, એ ભગવાનના ભગત કેટલા અને એને માયાને કેટલી જીતી છે, આટલું જ એનું લક્ષણ. હે પ્રત્યે નિકત્વમ કલ્યાણ એક તાનત્વમ, ભગવાનની સાથે કનેક્શન થાય એટલે કલ્યાણ થાય, અને કલ્યાણ મારું કરવું જ છે એવું જેને તાન હોય અને એના માટે માયાને દબાવી શકે, માયાને જીતી શકે એ જ સાધુ. પછી સામર્થ્ય દેખાય તોય ભલે, ન દેખાય તોય ભલે, પણ એના થકી કલ્યાણ થાય એ વાત પાકી. એ બોલે અને એવું થાય, ક્યારેક ન પણ થાય, ઇટ ડઝન્ટ મેટર, પણ કલ્યાણ થાય એ વાત પાકી. વચન સિદ્ધતા છે એ એક ઐશ્વર્ય છે, એક સામર્થ્ય છે. એ કદાચ હોય તોય ભલે, ન હોય તોય ભલે. એ જ સામર્થ્ય સૌથી મોટું. એમ મહારાજે કહ્યું છે વચનામૃતની અંદર પણ કે અષ્ટ આવરણ છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અને છેક પ્રકૃતિ પુરુષ સુધીના અહંકારને બધાય આવી ગયા. તો એ એક એક આવરણ છે, એમાં શરૂઆતના પાંચ આવરણ છે એ પંચવિષય રૂપ છે. પંચવિષય જીતાઈ ગયા એટલે વાસના વહી ગઈ, વાસના વહી ગઈ એટલે અહીંયાથી આમેય મુક્ત થઈ ગયા. ત્યાર પછી શું રહ્યું? તો કે સ્વભાવ રહ્યા. વાસના સ્વભાવ બંને કારણ શરીરમાં છે ને, એટલે સ્વભાવ છે એ અહંકાર છે, એ તૂટે. પછી પાછી પ્રકૃતિ રહી, અજ્ઞાન છે, એટલે સ્વભાવ વાસના ગઈ, સ્વભાવ ગયા અને પછી અજ્ઞાન ગયું, આટલું ટળે જીવમાંથી, એટલે અષ્ટાવરણ પાર. અને સંગ કરે એટલે સાધુ મંડે તોડવા. પછી કેવી રીતે તોડે એ નક્કી નહીં હો, એમાં પ્રકૃતિ છે ને બહુ જ આવી કઠણ છે. મહારાજે કહ્યું છે ને ક્યારેક કઠણ શબ્દો કહે તો ત્યારે મૂંઝાઈ ન જવું, અને મૂંઝાઈ જઈએ તો પ્રકૃતિ છે એ ટળે નહીં, અને એ આપણને કઠણ ન કહે તો બીજા કોણ કહેશે. એટલા માટે એ સૌથી મોટું સામર્થ્ય છે, કારણ કે જે આપણે ક્યારેય કર્યું નથી એ કરવાના છીએ, અને એના થકી ભગવાનની પ્રાપ્તિ થવાની છે. અને એમના માટે જ સાધુનો સમાગમ કરવો, આ લોકના લાભ માટે, આ લોકના ભોગ ઐશ્વર્ય માટે, આશીર્વાદને માટે, એના માટે ન કરવો. એ પુલહાશ્રમની યાત્રા કરીને પાછા આવતા હતા, તો ગાડી એક રાત્રે રાતની જર્ની ચાલતી હતી, એમાં એક ઠેકાણે ઊભી રહી, એટલે ડ્રાઈવર હશે ને ચા પાણી નાસ્તો કરવો, એ હોટલ હતી એટલે ઊભી રહી. તો એ હોટલમાંથી એક જુવાનિયો છોકરો એ આવ્યો, સંતોષે જે પેશાબ પાણી કરવા માટે ઉતર્યો, એટલે એને લાગ્યું કોઈક સાધુ આવ્યા છે એમ. એટલે જુવાનિયો છોકરો હશે 17 વર્ષની ઉંમરનો, એ આવ્યો દોડતો, આવીને તરતમ અડધો અડધો થતો હતો કે સામે હું લઈ આવું, તમે કયો હોટલમાંથી તમે કહેતા હોય આ જમાડું ઓલું જમાડું આ તે બીજું ત્રીજું એમ લઈ આવી દઉં. બિચારા એમપીમાં આ હતા એટલે એને જ બિચારાને બધી ખબર ન હોય, આપણે કીધું કે ભાઈ સંતો છે, કંઈ જમશે ને કંઈ લેશે નહીં એમ. તો કે નહીં, કાંઈક લ્યો, તમે જ્યુસ લઈ આવું કે કોકા કોલા લઈ આવું, આ લઈ આવું તે લઈ આવું એમ. કીધું કંઈ કંઈ જોતું નથી, અમારી સાથે બધું છે અને ડ્રાઈવર છે, જમવા ગયા છે એટલે અમે નીકળી જશું. તો કે પણ કાંઈક તો લ્યો જ એમ. બિચારો બહુ ઓલો થતો હતો એટલે કીધું પાણીની એક બોટલ લેતો હોય, જે આ ઠાકોરજીને ધરાવશું એટલે એનું બિચારાનું સારું થાય એમ. એટલે બિસ્લેરીની બોટલ બેચાર લઈ આવ્યો, લઈ આવીને આપી. પછી કે હવે મને આશીર્વાદ આપો. કે એટલે કે સંતોએ કીધું કે ભગવાન તારી પર રાજી થશે, કે સારું, ભગવાન તારું સારું કરે. કે તો કે એમ નહીં કે મને હજી આશીર્વાદ આપો. કે ઓલું મહારાજ નથી, ઓલું સિમર બંદર વાળું બધું એના જેવું જ બધું હતું એમ છે. એટલે કીધું અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન તારું સારું કરે, બીજું તો શું એમ, સાધુ કાંઈ બીજું તો કહે નહીં. એટલે કીધું સંતોએ કે પ્રાર્થના કરશું. તો કે એમ નહીં કે. એટલે પૂછ્યું, કીધું આમાં કંઈક લાગે છે, શું છે? એટલે પૂછ્યું ભાઈ તારે કેવા આશીર્વાદ જોઈએ છે તો કે. એટલે મને એવું કીધું કે હું અત્યારે અહીંયા કામ કરું છું, પછી પૈસા તો આમાંથી જેટલા મળતા હોય એટલા મળતા હોય, બહુ ગરીબ છું કે, એટલે પૈસા મેળવવા માટે ક્યારેક ક્યારેક અમે થોડાક પત્તે રમતા હોઈએ. કે અને ક્યારેક ક્યારેક પછી ઓલા આંકડા ઉપર હલતું હોય ને કે તમારો કયો આંક છે, તો કે મારો શુભ આંક કયો છે એ કહી દો અને એ આંક ઉપર હું રમું એટલે મને પૈસા મળે. કે પછી વિચાર કર્યો, અરે ભાઈ આ તું બોટલ લઈ જા પાછી, કઈ નથી જોતી અમારે. સાધુ પાસેથી જે મળવાનું છે, જે મેળવવું જોઈએ એવી અપેક્ષા આપણી હોય ને, આપણને એમ હોય કે માથે હાથ મૂકી દે ને ધબો મારી દે ને એ એમ કહી દે કે હાલો નવનો આંક છે મન રમવા, તો આપણે અધર્મને માટે પોષણ કર્યું કહેવાય. એક તો આપણે પછી એને સમજાવ્યો ભાઈ અમે આ કરતા નથી, અમે જ્યોતિષ જાણતા નથી, બીજું કે તમે જુગાર રમો છો એ પણ ખોટું કરો છો, એના માટે તો અમે તમને કોઈ સપોર્ટ ન કરીએ એમ. તો બિચારો હાવ એકદમ આમ લંગાઈ ગયો. પણ હવે એને દુઃખ થાય એ સહજ છે, કારણ કે એની અપેક્ષાઓ અલગ છે. એટલે મહારાજે પ્રથમ પ્રકરણના 71મા વચનામૃતમાં એવું કહ્યું કે સત્સંગ કરવો તે પોતાના જીવના કલ્યાણને માટે જ કરવો એમ. બીજા કોઈ આશયથી, ધન નથી તો મને ધન મળે, દીકરા નથી તો દીકરા મળે, એવી કોઈ આશય, એવી કોઈ અપેક્ષાથી સત્સંગ ન કરવો. કારણ કે એ જે પ્રાપ્ત થાય છે એ તો બહુ સામાન્ય રીતે પ્રાપ્ત થાય છે. આપણું થોડુંક પ્રારબ્ધ સારું હોય, આપણી પાસે થોડીક કળા હોય અને આપણે ધન સંપાદન તો કરી શકીએ કે ન કરી શકીએ, એમાં કંઈ સામર્થ્ય એવું બધું વાપરવાની જરૂર નથી એમ. અને સંત છે જે ભગવાનની સાથે જોડાયેલા છે, જેણે માયાને જીતી છે. નિર્માન મોહ જીતસંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા, એવા જે સત્પુરુષ છે એમની પાસેથી આપણે ધનની અપેક્ષા રાખીએ એટલે આ તો કેવું થાય કે રાજા એમ કે માગ માગ માગ, અને પછી આપણે એમ કહીએ કે ભાઈ એક કામ કરો ને, કે તમે બહુ પ્રસન્ન થયા હો તો બસ કાંઈ નહીં, આપણા જે ઘરની આજુબાજુ છે ને એટલું હરખું થઈ જાય એટલે ઘણું એમ, આપણે એટલું જ માગવાના હોય, એનાથી જાજુ માગવાના ન હોય. ઘણી વખત કહે છે ને કે ઘણા ઉપર ભગવાન પ્રસન્ન થઈ જાય તો માગીએ શું, તો કે આ હજયો છે ને હોનાનો કરી દો, એટલે કરવી તો હજામત જ છે. એટલે ભગવાન રાજી થયા ને આવડવા માગવાનું, ભગવાનની પાસેથી જે માગ્યા જેવું છે. એટલે પ્રહલાદજીએ ભગવાનને એમ કહ્યું, ભગવાન તમારે કોઈ દી એમ નહીં કહેવાનું કે માગ માગ માગ, તમે જ ભરમાવો છો. ભગવાનને ખીજાણો બહુ તેજ ભગત હતા કે તમારે કોઈ દી એમ નહીં કહેવાનું કે માગ માગે. આ બધા અમે બધા એવા જ હોઈએ કે અમે માગી માગીને માગવાના શું, જગતના સુખ, પંચવિષયના સુખ, ઇન્દ્રિયોને દેહને લાડ લડાવે એવું જ માગવાના, અને એ તમે માગો અમે માગીને તમે આપી દો એટલે અમે જગતમાં જોડાવાના, તમારાથી તૂટવાના. તમે એવું શું કામ આપો છો? માટે માગવાનું માગવાનું કહેવાનું બંધ કરી દો તમે. એમને ક્લિયર ખબર હતી કે આમની પાસેથી એ ન મગાય. એ કે તોય ન મગાય, આમની પાસેથી જે મગાય એ બીજું છે. એટલે માગ્યું એમણે એવું કે મારા પિતા થકી તમે મારી રક્ષા કરી, મારા શરીરની તમે રક્ષા કરી, એ મારી રક્ષા નથી, પણ મારા ઇન્દ્રિયો અંતઃકરણ એમના થકી મારી રક્ષા કરો. એનો અર્થ એમ છે કે જે માયા મને નડવાની છે એના થકી તમે મારી રક્ષા કરો તો એ સાચી રક્ષા છે. કામમ ક્રોધમ રસાસ્વાદમ, એને હું જીતી શકું, એવું સામર્થ્ય ને એવું બળ મને પ્રાપ્ત થાય એવી તમે મારે ઉપર કૃપા કરો, એ મને આપો, મારે બીજું કંઈ જોઈતું નથી. આ તેજસ્વી ભક્ત, આ સાચા ભક્ત, આ એમણે સાચો સંગ કર્યો કહેવાય નારદજીનો, અને એટલે એમની અંદર આવું તેજ આવ્યું. નારદજીના જેટલા શિષ્યો છે ને બધા લગભગ તેજસ્વીઓ, પ્રહલાદજી, ધ્રુવજી. ધ્રુવજીને એટલું જ કીધું હતું કે બેટા તપ કરવા જાઓ છો, ધ્યાન એટલું રાખજો, કોઈ પણ લલચાવે ને લલચાવવાનું નહીં, કે લેવાનું તો નહીં જ કાંઈ. ભગવાન નારાયણ જ્યાં સુધી ન આવે ને ત્યાં સુધી ક્યાંય લલચાવવાનું નહીં. તો લક્ષ્મીજી આવ્યા થાળ ભરીને, તો એમાંય લલચાણા નહીં. લક્ષ્મીજીને છોઈને કહી દીધું કે સારું, મારે હજી તપ ચાલે છે, હું ભગવાનને પ્રસન્ન કરું છું, તમે જાઓ. કે લક્ષ્મીજી કે આ મારાથી રીસતા નથી કે, અને આપણે લક્ષ્મીજી આવે તો કે વધાવી લે કે સારું હવે કાંઈ વાંધો નહીં, નારાયણ ન આવે તો હાલ છે. કે પરલોકમાં તો હું થયું કંઈ ખબર નથી, પણ આ લોકનું તો થઈ ગયું. એટલે સામર્થ્ય છે એ છે, અને એમની સેવા એટલા માટે કરવી, અને એમના થકી એ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખવી, એ એટલે કલ્યાણ. સાધુ છે એ કલ્યાણ આપનારા છે, એમની પાસેથી એક જ અપેક્ષા રાખવી, કલ્યાણ. અને એના સિવાયની બાકીની બધી જ અપેક્ષાઓ છે એ રાઈટ ન કહેવાય. પછી મળે તો એ સાઈડ બેનિફિટ છે, કેમ આપણે ગવર્મેન્ટની જોબ કરીએ તો આપણને અમુક ઇન્સેન્ટિવ્સ ને આને તેને બધું મળવાનું હોય, અમુક કંપનીમાં જોબ કરીએ તો મળવાનું હોય, એ બધા સાઈડ બેનિફિટ છે. પણ એમને બધાને લક્ષ્યમાં રાખી અને જોબ કરવી એવું નહીં. એમ સત્સંગમાં સંતોની સાથે આત્મબુદ્ધિ કરવી, ભગવાનના ભક્તોની સાથે આત્મબુદ્ધિ કરવી, ઝીરો અપેક્ષા, સંપૂર્ણ સમર્પણ અને ઝીરો અપેક્ષા, એક્સપેક્ટેશન્સ ઝીરો, અને એક જ અપેક્ષા કે એ મારી પર રાજી થાય તો મારું કલ્યાણ થાય, આટલી જ અપેક્ષા. એવું જ્યારે થાય અને એવી ઈચ્છા પ્રાપ્ત થાય તો રાઈટ. આવું વિશેષ ધર્મમાં કહ્યું છે બધાને, ચારેય વર્ણની અંદર આ વિશેષ ધર્મ. તો શું થાય? તો કે સ્વધર્મ સ્થાપી સતામ દ્રોહિણો હેતુ માનવા સદગતિમ નૈવતે યાંતિ ક્વાપી કેનાપી કર્મણા. જે પુરુષ છે એ આવી રીતે જે કરે છે એમનું કલ્યાણ થઈ જાય છે, પણ આવી રીતે નથી કરતા અને એ સ્વધર્મ સ્થાહા, આ વર્ણના જેટલા પણ ધર્મો અત્યારે કહ્યા એ બધા જ ધર્મોનું એ પાલન કરે છે, પણ આવા જે સત્પુરુષ છે એમનો જે દ્રોહ કરે છે, તો એવા જેટલા પણ માણસો છે એ સદગતિને પામતા નથી. કોઈ ગમે એવા કર્મ કરે તો પણ એની સદગતિ થતી નથી, એની અધોગતિ થાય છે, એની નરક પ્રાપ્તિ થાય છે. સત્પુરુષના દ્રોહનું પાપ એવું લાગે છે કે એમને કલ્યાણ પ્રાપ્ત નથી થતું. દ્રોહનો અર્થ ખૂબ મોટો છે. દ્રોહનો અર્થ બહુ સીધે સાદામાં કરીએ તો સંતની આંતરડી કકળાવવી, એનો દ્રોહ કર્યો કહેવાય. એના વિશે વિશેષ આપણે આવતીકાલે લઈશું, કારણ કે સમય અત્યારે પૂરો થાય છે. પણ એ બધા ભાવ જે છે આમાં લખ્યા છે, એટલે સુધી લખ્યું છે કે મહાપૂજા રતા વિષ્ણુ ભક્તા અપિ સતામ યદિ. આખો દિવસ મહાપૂજા કરતા હોય, મહાપૂજા હોય નાની પૂજા નહીં, ભગવાનનો ભક્ત હોય, પોતે એવા શ્રેષ્ઠ પ્રકારની ક્વોલિટીવાળા હોય, એટલે કે ઉચ્ચ લેવલના ભક્ત હોય, એકાંતિક ભક્ત જેને આપણે કહીએ એવા હોય, પણ એમ છતાંય જો એ ભગવાનના એવા એકાંતિક સંત એમનો જો દ્રોહ થઈ જાય તો ભગવાન પણ એમના ઉપર ક્યારેય પ્રસન્ન થતા નથી, એમને પણ અધોગતિ થાય છે. દ્રોહમ કુર્યુસ તદા તેષુ ન પ્રસિદ્ધતિ સકુચિત. ભગવાન ક્યારેય એમના ઉપર પ્રસન્ન થતા નથી. સદ્રોહિણસ્તુ દેહાંતે યામ યામ યોનિમ વ્રજંતિ ચ તત્ર તત્ર ક્ષુધારોગે પીડયંતે જીવિતાવધિ. સત્પુરુષના જે દ્રોહી છે એ જ્યારે આ દેહનો અંત આવે છે ત્યારે એ જે જે યોનિમાં જાય છે ત્યાં ત્યાં ક્ષુધારોગે ભૂખથી પીડાય છે, એને અન્ન ખાવા નથી મળતું. એટલે એમ કહેવાય ને કે એને દાંતને અન્નને વેર થઈ જાય છે અને આખી જિંદગી આવી રીતે જાય છે. એટલા માટે સતામ અતિક્રમાદેવ પુણ્યાના મહતામ અપી સદ્ય ક્ષય સ્યાત. કે ગમે એટલા પુણ્ય હોય, ગમે એટલી ભક્તિ કરી હોય, પણ જો સત્પુરુષનો દ્રોહ થઈ જાય તો સદ્ય ક્ષય સ્યાત, બધું જ નષ્ટ થઈ જાય, ઝીરો, માઇનસમાં આવી જાય. સર્વેષામ આયુષ્ય સંપદામ અપી. એની જેટલી પણ આધ્યાત્મિક સંપત્તિ છે, સંપદાનો અર્થ અહીંયા આધ્યાત્મિક સંપત્તિ અને લૌકિક પણ છે, એ તમામ નાશ થઈ જાય છે. એનું આયુષ્ય એટલે અધ્યાત્મ માર્ગે ચાલવાનું જે આયુષ્ય છે, બળ છે, એ બધું જ નાશ થઈ જાય. ફરીવાર એને મનુષ્યનો જન્મ પણ પ્રાપ્ત ન થાય. તસ્માત સેવા સતામ કાર્યા. એટલા માટે સંતોની સેવા કરવી, જેમણે સુખ ઈચ્છવાની ઈચ્છા છે એમણે પુણ્ય તીર્થ વિપ્ર અને ગાયો એમની સેવા કરવી. આવી રીતે સત્પુરુષ, હવે ત્યાર પછી બ્રાહ્મણ છે એમની વાત કરશે અને ત્યાર પછી ગાયો એમની વાત કરશે. અહીંયા આપણે આજની કથાને વિરામ આપીએ. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને એ ભવ્ય ગુણાતીત પરંપરા પ્રાપ્ત થઈ છે, એવા દિવ્ય સંતો પ્રાપ્ત થયા છે, એ સંતોને વિશે આપણને અતિશય આત્મબુદ્ધિ થાય, સત્પુરુષને વિશે હેત થાય, એમને રાજી કરી શકીએ, એમની રુચિ પ્રમાણે આપણું જીવન થઈ શકે, એવી આપણા સૌને બળ બુદ્ધિ અને પ્રેરણા ભગવાન સદાને માટે આપતા રહે એટલી પ્રાર્થના સાથે સહજાનંદ સ્વામી મહારાજની જ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ